કૈલાસમાં ભોળા મહાદેવજી શોભે કૈલાસમાં ભોળા મહાદેવજી દર્શન કરવાને અંતર ઠારવા આવે ભક્તોની ગણજાર હર હર મહાદેવની જય જય બોલ હર હર મહાદેવની જય પાર્વતીને ગણપતિ મોરિયા સંગે પાર્વતીને ગણપતિ મોરિયા કાલા ઘેલા ગુણ ગાય ભક્તો સૌ ભોળિયા કાલા ઘેલા ગુણ ગાય ભક્તો સૌ ભોળિયા ઉઘાડો અંતરના દ્વાર હર હર મહાદેવની જય જય બોલ હર હર મહાદેવની જય જય બોલ હર હર મહાદેવની જય કોઈ દૂધે નવરાવતા કોઈ જલધાર કોઈ દૂધે નવરાવતા આરતી માયા સુની ધાર હર હર મહાદેવની જય જય બોલ હર હર મહાદેવની જય જય બોલ હર હર મહાદેવની જય દર્શન કરવા અંતર ઠારવા આવે ભક્તોની ગણજાર હર હર મહાદેવની જય જય બોલ હર હર મહાદેવની જય જય બોલ હર હર મહાદેવની જય જય બોલ जय बोल, हर हर महादेव की जय, जय बोल, हर हर महादेव की जय।